श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 27। महर्षि अगस्त्य द्वारा राजा श्वेतना उद्धारनी कथा। पुलत्स्यजी कहे छे, त्यार पछी देवताओ पोताना अनेक विमानो साथे त्यांथी चाल्या गया। श्री रामचंद्रजीए पण तरत ज महर्षि अगस्त्यजीना तपोवन तरफ प्रस्थान कर्यु। પછી શ્રી રઘુનાથજી પુષ્પક વિમાનમાંથી ઉતર્યા અને મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીને પ્રણામ કરવા માટે તેમની પાસે ગયા। શ્રીરામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હું દશરથ પુત્ર રામ તમને પ્રણામ કરવા માટે સેવામાં ઉપસ્થિત થયો છું। તમે પોતાની સૌમ્ય દ્રષ્ટિથી મારા તરફ નિહાળો। આ પ્રમાણે કહીને તેમણે વારંવાર મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, ભગવાન, હું શંબુક નામના શુદ્રને તેના નિયત ધર્મમાં પ્રેરીને તમારા દર્શન કરવાની ઈચ્છાથી અહીં આવ્યો છું। કહો, તમારા શિષ્યો કુશળ તો છે ને? આ વનમાં તો કોઈ ઉપદ્રવ નથી ને? અગસ્ત્યજી બોલ્યા, હે રઘુશ્રેષ્ઠ, તમારું સ્વાગત છે। હે જગદવંદ્ય સનાતન પરમેશ્વર, તમારા દર્શનથી આજે હું આ મુનિઓ સહિત પવિત્ર થઈ ગયો। તમારા માટે આ અર્ધ પ્રસ્તુત છે, એનો સ્વીકાર કરો। તમે પોતાના અનેક ઉત્તમ ગુણોના કારણે સદા સર્વના સન્માન પાત્ર છો। મારા હૃદયમાં તો તમે સદા બિરાજમાન રહો છો, તેથી મારા પરમ પૂજ્ય છો। તમે પોતાના ધર્મથી બાળકના મૃત્યુ પામેલા બાળકને જીવિત કરી દીધો। તમે પોતાના ધર્મથી બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકને જીવિત કરી દીધો। ભગવાન, આજે રાત્રે તમે અહીં મારી પાસે રહો, હે મહામતે, કાલે સવારે તમે અયોધ્યા પાછા જજો। હે સૌમ્ય, આ આભૂષણ વિશ્વકર્માનું બનાવેલું છે, આ દિવ્ય છે અને પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યું છે। રાજેન્દ્ર, તમે તેનો સ્વીકાર કરીને મારું પ્રિય કરો, કેમ કે પ્રાપ્ત થયેલી વસ્તુનું પુનઃદાન કરી દેવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે। શ્રીરામે કહ્યું, હે બ્રહ્મન, તમારું આપેલું દાન લેવું મારા માટે નિંદાની વાત થશે। ક્ષત્રિય જાણી સમજીને બ્રાહ્મણનું દાન કઈ રીતે લઈ શકે છે એ તમે જ કહો। કોઈ આપત્તિના કારણે મને કષ્ટ હોય એવી વાત પણ નથી, પછી દાન કઈ રીતે લઉં? આ લઈને મારે કેવળ દોષના ભાગી થવું પડે એમાં સહેજ પણ સંદેહ નથી। અગસ્ત્યજી બોલ્યા, હે શ્રીરામ, પ્રાચીન સતયુગમાં જ્યારે મોટા ભાગના લોકો બ્રાહ્મણ જ હતા તથા સમસ્ત પ્રજા રાજા વિનાની હતી, ત્યારે એક દિવસ સંપૂર્ણ પ્રજા પુરાણ પુરુષ બ્રહ્માજીની પાસે રાજા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગઈ અને કહેવા લાગી, લોકેશ્વર, જેમ દેવતાઓના રાજા દેવાધિદેવ ઇન્દ્ર છે, તે જ પ્રમાણે અમારા કલ્યાણ માટે પણ આ સમયે એક એવો રાજા નિયુક્ત કરો જેથી પૂજા અને ભેટ આપીને અમે લોકો પૃથ્વીનો ઉપભોગ કરી શકીએ। ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્ર સહિત બધા લોકપાલોને બોલાવીને કહ્યું, તમે બધા પોતપોતાના તેજનો અંશ અહીં એકત્રિત કરો। ત્યારે બધા લોકપાલોએ મળીને ચાર ભાગ આપ્યા। તે ભાગ અક્ષય હોવાથી તેમાંથી અક્ષય રાજાની ઉત્પત્તિ થઈ। લોકપાલોના તે અંશને બ્રહ્માજીએ મનુષ્યને માટે એકત્રિત કર્યો, તેનાથી રાજાનો પ્રાદુર્ભાવ થયો। જે પ્રજાઓના હિત સાધનમાં કુશળ હોય છે ઇન્દ્રના ભાગથી રાજા બધા પર શાસન કરે છે। વરુણના અંશથી તે બધા દેહધારીઓનું પોષણ કરે છે। કુબેરના અંશથી તે યાચકોને ધન આપે છે તથા રાજાઓ જે યમરાજનો અંશ છે તેના દ્વારા તે પ્રજાને દંડ આપે છે। હે રઘુશ્રેષ્ઠ, તે ઇન્દ્રના ભાગથી તમે પણ મનુષ્યના રાજા થયા છો, તેથી પ્રભો મારો ઉદ્ધાર કરવા માટે આભૂષણ ગ્રહણ કરો। પુલત્સ્યજી કહે છે, રાજન, ત્યારે શ્રી રઘુનાથજીએ મહાત્મા અગસ્ત્યના હાથમાંથી તે દિવ્ય આભૂષણ લઈ લીધું। તે બહુ જ વિચિત્ર હતું અને સૂર્ય જેવું તેજસ્વી હતું। તે લઈને તેઓ નિહાળતા રહ્યા, પછી વારંવાર વિચાર કરવા લાગ્યા, આવા રત્ન તો મેં વિભીષણની લંકામાં પણ જોયા નથી। આ પ્રમાણે મનમાં વિચાર કર્યા પછી શ્રી રામચંદ્રજી મહર્ષિ અગસ્ત્યને તે દિવ્ય આભૂષણ કઈ રીતે પ્રાપ્ત થયું છે તે વિશે પૂછવાનો આરંભ કર્યો। શ્રી રામ બોલ્યા, હે બ્રહ્મન, આ રત્ન તો બહુ અદ્ભુત છે. રાજાઓ માટે પણ આવું રત્ન અલભ્ય જ છે. તમને આ ક્યાંથી અને કેવી રીતે મળી ગયું તથા કોણે આ આભૂષણ બનાવ્યું છે? અગસ્ત્યજીએ કહ્યું, હે રઘુનંદન, પહેલા ત્રેતાયુગમાં એક બહુ વિશાળ વન હતું. તે 100 યોજન વિસ્તારનું હતું, પરંતુ તેમાં ન કોઈ પશુ રહેતું હતું કે ન પક્ષી. તે વનના મધ્ય ભાગમાં 1 કોષ લાંબુ એક સરોવર હતું, જેમાં હંસ અને કારંડવ વગેરે પક્ષીઓ રહેતા હતા. ત્યાં મેં એક મોટા આશ્ચર્યની વાત જોઈ. સરોવરની પાસે જ એક બહુ મોટો આશ્રમ હતો, જે બહુ જૂનો હોવા છતાં અત્યંત પવિત્ર દેખાતો હતો. પરંતુ તેમાં કોઈ તપસ્વી ન હતો અને ન કોઈ બીજું તેમાં રહેતું હતું. મેં તે આશ્રમમાં રહીને ગ્રીષ્મકાળની એક રાત્રિ વ્યતીત કરી. સવારે ઉઠીને જ્યારે તળાવ તરફ ચાલ્યો ત્યારે રસ્તામાં મને એક બહુ મોટું મૂર્દું દેખાયું, જેનું શરીર અત્યંત હૃષ્ટપુષ્ટ હતું. કોઈ યુવાન પુરુષની લાશ હોય એમ એવું લાગતું હતું. તેને જોઈને હું વિચારવા લાગ્યો, આ કોણ છે? આનું મૃત્યુ કઈ રીતે થઈ ગયું તથા આવા ઘોર વનમાં આવ્યો કઈ રીતે? આ બધી વાતનો મારે પત્તો લગાવવો જોઈએ. હું ત્યાં ઊભો રહીને આ જ વિચારી રહ્યો હતો, ત્યાં તો આકાશમાંથી એક દિવ્ય અને અદ્ભુત વિમાન ઉતરતું દેખાયું. તે અતિ સુંદર અને મનોવેગી હતું. એક ક્ષણમાં જ તે વિમાન સરોવરની પાસે આવી પહોંચ્યું. મેં જોયું કે તે વિમાનમાંથી એક દિવ્ય મનુષ્ય ઉતર્યો અને સરોવરમાં નહાઈને તે મુર્દાનું માંસ ખાવા લાગ્યો. પેટ ભરીને માંસ ખાધા પછી તે સરોવરમાં ઉતર્યો અને સરોવરની શોભા નિહાળીને પાછો સ્વર્ગ તરફ જવા લાગ્યો. તે શોભા સંપન્ન દેવતા જેવા તે પુરુષને ઉપર જતો જોઈને મેં કહ્યું, સ્વર્ગલોકના નિવાસી મહાભાગ, જરા ઉભા રહો, હું તમને એક વાત પૂછું છું. તમારી આ કેવી અવસ્થા છે? તમે કોણ છો? દેખાવમાં તો તમે દેવતા જેવા લાગો છો, પરંતુ તમારું ભોજન અત્યંત ઘૃણિત છે. સૌમ્ય, આવું ભોજન કેમ કરો છો અને ક્યાં રહો છો? રઘુનંદન, મારી વાત સાંભળીને તે સ્વર્ગવાસી પુરુષે હાથ જોડીને કહ્યું, વિપ્રવર, મારી જેવી કથા છે તે તમે સાંભળો. પૂર્વકાળની વાત છે. વિદર્ભ દેશમાં મારા મહાયશસ્વી પિતા રાજ્ય કરતા હતા. તેઓ વસુદેવ નામે ત્રિલોકમાં વિખ્યાત અને પરમ ધાર્મિક હતા. તેમને 2 પત્નીઓ હતી. તે બંનેને 1-1 પુત્ર હતો. હું તેમનો જ્યેષ્ઠ પુત્ર હતો. લોકો મને શ્વેત કહેતા હતા. મારા નાના ભાઈનું નામ સુરત હતું. પિતાના મૃત્યુ પછી નગરજનોએ વિદર્ભના રાજ્ય પર મારો અભિષેક કરી દીધો. ત્યારે હું પૂરી સાવધાની સાથે રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. આ પ્રમાણે રાજ્ય અને પ્રજાનું પાલન કરતા મને કેટલાક 1000 વર્ષ વીતી ગયા. એક દિવસ કોઈ નિમિત્તે મને પ્રબળ વૈરાગ્ય થઈ ગયો અને મૃત્યુ પર્યંત તપસ્યાનો નિર્ણય કરીને આ તપોવનમાં આવ્યો. રાજ્ય પર મેં મારા ભાઈ મહારથી સુરથનો અભિષેક કરી દીધો. પછી આ સરોવર પર આવીને મેં અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. 80,000 વર્ષ સુધી મારી તપસ્યા વનમાં ચાલુ રહી. તેના પ્રભાવથી મને સર્વશ્રેષ્ઠ કલ્યાણમય બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. પરંતુ ત્યાં ગયા પછી મને ભૂખ અને તૃષા બહુ સતાવવા લાગ્યા. મારી ઇન્દ્રિયો વ્યથિત થઈ ગઈ. મેં ત્રિલોકીના સર્વશ્રેષ્ઠ દેવતા બ્રહ્માજીને પૂછ્યું, ભગવાન, આ લોક તો ભૂખ તૃષાથી રહિત સાંભળ્યો છે, આ મને ક્યાં કર્મનું ફળ પ્રાપ્ત થયું છે કે ભૂખ તૃષા અહીં પણ મારો પિંડ છોડતા નથી? હે દેવ, તરત જણાવો મારો આહાર શું છે. હે મહામુને, આ પછી બ્રહ્માજીએ ઘણી વાર સુધી વિચાર્યા પછી કહ્યું, તાત, પૃથ્વી પર થોડું પણ દાન કર્યા વિના અહીં કોઈ વસ્તુ ખાવા મળતી નથી. તમે તે જન્મમાં ભિખારીને ભિક્ષા પણ આપી નથી જ્યારે તમે રાજભવનમાં રહીને રાજ્ય કરતા હતા. તે સમયે ભૂલથી કે મોહવશ તમારા દ્વારા કોઈ અતિથિને ભોજન મળતું ન હતું, તેથી અહીં તમારે ભૂખ તૃષાનું કષ્ટ ભોગવવું પડે છે. રાજેન્દ્ર, જાત જાતના આહારોથી તમે જેને પુષ્ટ કર્યું હતું તે તમારું ઉત્તમ શરીર પડી રહ્યું છે, તેનું માંસ ખાઓ, તેનાથી તમારી તૃપ્તિ થશે. બ્રહ્માજીના પ્રમાણે કહ્યા પછી મેં ફરી તેમને નિવેદન કર્યું, પ્રભુ, પોતાના શરીરનું ભક્ષણ કરી લીધા પછી પણ મારા માટે બીજો કોઈ આહાર રહેતો નથી જેથી આ શરીરની ભૂખ મટી શકે તથા જે કદી અપ્રાપ્ય ન હોય તેવું ભોજન મને આપવાની કૃપા કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, તમારું શરીર જ અક્ષય બનાવી દીધું છે, તેને દરરોજ ખાઈને તમે તૃપ્તિનો અનુભવ કરતા રહેશો. આ પ્રમાણે પોતાના જ શરીરનું માંસ ખાતા તમને જ્યારે 100 વર્ષ પૂરા થઈ જશે તે સમયે તમારા વિશાળ અને દુર્ગમ તપોવનમાં મહર્ષિ અગસ્ત્ય પધારશે. તેમના આવ્યા પછી તમે સંકટથી છૂટી જશો. હે રાજર્ષે, તેઓ ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતાઓ અને અસુરોનો પણ ઉદ્ધાર કરવામાં સમર્થ છે. પછી તમારા ઘૃણિત આહારને છોડાવવો તેમના માટે કઈ મોટી વાત છે? ભગવાન બ્રહ્માજીની આ વાત સાંભળીને હું મારા શરીરના માંસનું ઘૃણિત ભોજન કરવા લાગ્યો. હે વિપ્રવર, આ મૃત શરીર કદી નષ્ટ થતું નથી તથા આનાથી મારી પૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. ન જાણે ક્યારે તે મુનિ અહીં આવીને મને દર્શન આપશે, એ જ વિચારતા મને 100 વર્ષ પૂરા થઈ ગયા છે. હે બ્રહ્મન, હવે અગસ્ત્ય મુનિ જ મારા સહાયક થશે, આ બિલકુલ નિશ્ચિંત વાત છે. રાજા શ્વેતની આ વાત સાંભળીને તથા તેમના તે ઘૃણિત આહાર પર દ્રષ્ટિ નાખીને મેં કહ્યું, સારું, તો તમારા સૌભાગ્યથી હું આવી ગયો, હવે અવશ્ય તમારો ઉદ્ધાર કરીશ. ત્યારે તેઓ મને ઓળખીને દંડવત મારી સામે પૃથ્વી પર પડી ગયા. આ જોઈને મેં તેમને ઉઠાવી લીધા અને કહ્યું, જણાવો હું તમારો કયો ઉપકાર કરું? રાજા બોલ્યા, બ્રહ્મન, આ ઘૃણિત આહારથી તથા જે પાપથી મને આ પ્રાપ્ત થયું છે તેનાથી આજે મારો ઉદ્ધાર કરો જેથી મને અક્ષય લોકની પ્રાપ્તિ થઈ શકે. બ્રહ્મર્ષે, મારા ઉદ્ધાર માટે આ દિવ્ય આભૂષણ તમને ભેટ આપું છું, આ લઈને મારા પર કૃપા કરો. રઘુનંદન, તે સ્વર્ગવાસી રાજાની આ દુઃખભરી વાતો સાંભળીને તેના ઉદ્ધારની દ્રષ્ટિથી જ તે દાન મેં સ્વીકાર્યું છે, લોભવશ નહીં. તે આભૂષણને લઈને જેવું મેં મારા હાથ પર મૂક્યું તે જ સમયે તેમનું તે મૃત શરીર અદૃશ્ય થઈ ગયું. પછી મારી આજ્ઞા લઈને તે રાજર્ષિ બહુ જ પ્રસન્નતા સાથે વિમાન દ્વારા બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ઇન્દ્ર સમાન તેજસ્વી રાજર્ષિ શ્વેતે જ મને આ સુંદર આભૂષણ આપ્યું હતું અને આભૂષણ આપીને તેઓ પાપ મુક્ત થઈ ગયા. અધ્યાય 27મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.